మధ్యమనికాయ 2.2.9 గులిస్సాని సుత్తం ఏవం మే సుతం ఏకం సమయం భగవా రాజగయే విహరతి వేలువనే కలందక నివాపే తేన కోపన సమయేన గులిస్సాని నామ భిక్ఖు ఆరణ్యకో పదర సమాచారో సంఘమధ్యే ఓసటోహోతి కేనచిదేవ కరణీయేన తత్ర కో ఆయస్మా సారిపుత్తో గులిస్సానిం భిక్ఖుం ఆరంభ భిక్ఖు ఆమంతేసి ఆరణ్యకేన ఆవసో భిక్ఖునా సంఘగతేన సంఘే విహరంతేన సబ్రహ్మచారేషు సగారవేన భవితబ్బం సంపతిసేన సచే ఆవసో ఆరణ్యకో భిక్ఖు సంఘగతో సంఘే విహరంతో సంబ్రహ్మచారేషు అగారవోతి అప్పతిస్సో తస్స భవంతి వంతారో కిం పనిమస్స ఆయస్మతో ఆరణ్యకస్స ఏకస్సారణ్యే సేరి విహారేన యో అయమాయస్మా సంబ్రహ్మచారేషు అగారవో అప్పతిస్సోతిస్స భవంతి వంతారో తస్మా ఆరణ్యకేన భిక్ఖునా సంఘగతేన సంఘే విహరంతేన సంబ్రహ్మచారేషు సగారవేన భవితబ్బం సంపతిసేన ఆరణ్యకేన ఆవసో భిక్ఖునా సంఘగతేన సంఘే విహరంతేన ఆసన కుశలేన భవితబ్బం ఇతి థేరే చ భిక్ఖు నానుపఖంజనిషేధిస్సామి నవే చ భిక్ఖున ఆసనేన పటిబాహిస్సామీతి సచే ఆవసో ఆరణ్యకో భిక్ఖు సంఘగతో సంఘే విహరంతో న ఆసన కుశలోతి తస్స భవంతి వంతారో కిం పనిమస్స ఆయస్మతో ఆరణ్యకస్స ఏకస్సారణ్యే సేరి విహారేన యో అయమాయస్మా ఆభిసమాచారికంపి ధమ్మం న జానాతి తిస్స భవంతి వంతారో තස්මා ආරඤ්ඤකේන භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන ආසන කුසලේන භවිතබ්බං ආරඤ්ඤකේන හාවසෝ භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන නාති කාලේන ගාමෝ පවිසිතබ්බෝ නාති දිවා පටික්කමිතබ්බෝ සචේ ආවුසෝ ආරඤ්ඤකෝ භික්ඛෝ සංඝගතෝ සංඝේ විහරන්තෝ අතිකාලේන ගාමං පවිසති අතිදිවා පටික්කමති තස්ස භවන්ති වත්තාරෝ කිම්පනිමස්ස ආයස්මතෝ ආරඤ්ඤකස්ස ඒකස්ස ආරඤ්ඤේ සේරි විහාරේන යෝ අයමායස්මා අතිකාලේන ගාමං පවිසති අතිදිවා පටික්කමති තිස්ස භවන්ති වත්තාරෝ තස්මා ආරඤ්ඤකේන භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන නාති කාලේන ගාමෝ පවිසිතබ්බෝ නාති දිවා පටික්කමිතබ්බං ආරඤ්ඤකේන හාවසෝ භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන නපුරේ භත්තං පච්චාභත්තං කුලේ සුචාරිත්තං ආපජ්ජිතබ්බං සචේ ආවුසෝ ආරඤ්ඤකෝ භික්ඛෝ සංඝගතෝ සංඝේ විහරන්තෝ පුරේ භත්තං පච්චාභත්තං කුලේ සුචාරිත්තං ආපජ්ජති තස්ස භවන්ති වත්තාරෝ අයන්නුනිමස්සායස්මතෝ ආරඤ්ඤකස්ස ඒකස්සාරඤ්ඤේ සේරි විහාරේන විහරතෝ විකාලචරියා බහුලී කතා තමේනං සංඝගතම්පි සමුදාචරති තිස්ස භවන්ති වත්තාරෝ තස්මා ආරඤ්ඤකේන භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන නපුරේ භත්තං පච්චාභත් තං කුලේ සුචාරිත්තං ආපජ්ජිතබ්බං ආරඤ්ඤකේන හාවසෝ භික්ඛුනා සංඝගතේන සංඝේ විහරන්තේන අනුද්ධතේන භවිතබ්බං අචපලේන සචේ ආවුසෝ ආරඤ්ඤකෝ භික්ඛූ සංඝගතෝ සංඝේ විහරන්තෝ උද්ධතෝ ති චපලෝ तस्स भवन्ति वत्तारो इदन्नु निमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिहारेण विहरतो उद्धच्चं चापल्यं बहुलीकथं तमेनं संघगतं पि समुदाचरति तिस्स भवन्ति वत्तारो तस्मा आरण्यकेन भिक्खुना संघगतेन संघे विहरन्तेन अनुद्धतेन भवितब्बं अचपलेन आरण्यकेन हावसो भिक्खुना संघगतेन संघे विहरन्तेन अमुखरेण भवितब्बं अविकिन्न वाचेन सचे आवसो आरण्यको भिक्खु संघगतो संघे विहरन्तो मुखरो होति विकिन्न वाचो तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा मुखरो विकिन्न वाचो तिस्स भवन्ति वत्तारो तस्मा आरण्यकेन भिक्खुना संघगतेन संघे विहरन्तेन अमुखरेण भवितब्बं अविकिन्न वाचेन आरण्यकेन आवसो भिक्खुना संघगतेन संघे विहरन्तेन सुम्बचेन भवितब्बं कल्याणमित्तेन सचे आवसो आरण्यको भिक्खु संघगतो संघे विहरन्तो दुब्बचो होति पापमित्तो तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा दुब्बचो पापमित्तो तिस्स भवन्ति वत्तारो तस्मा आरण्यकेन भिक्खुना संघगतेन संघे विहरन्तेन सुम्बचेन भवितब्बं कल्याणमित्तेन आरण्यकेन आवसो भिक्खुना इन्द्रियेषु गुत्तद्वारेण भवितब्बं सचे आवसो आरण्यको भिक्खु इन्द्रियेषु अगुत्तद्वारोति तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा इन्द्रियेषु अगुत्तद्वारोति स भवन्ति वत्तारो तस्मारण्यकेन भिक्खुना इन्द्रेषु गुत्तद्वारेण भवितव्यम् आरण्यकेन हंसो भिक्खुना भोजने मत्तन्युना भवितव्यम् सचे आवसो आरण्यको भिक्खु भोजने अमत्तन्यो होति तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा भोजने अमत्तन्युतिस्स भवन्ति वत्तारो तस्मा आरण्यकेन भिक्खुना भोजने मत्तन्युना भवितव्यम् आरण्यकेन हंसो भिक्खुना जागरियं अनुयुत्तेन भवितव्यम् सचे आवसो आरण्यको भिक्खु जागरियं अननुयुत्तो होति तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा जागरियं अननुयुत्तो तिस्स भवन्ति वत्तारो तस्मारण्यकेन भिक्खुना जागरियं अनुयुत्तेन भवितव्यम् आरण्यकेन हंसो भिक्खुना आरब्धवीर्येण भवितव्यम् सचे आवसो आरण्यको भिक्खु कुसीतोति तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा कुसीतो तिस्स भवन्ति वत्तारो तस्मा आरण्यकेन भिक्खुना आरब्धवीर्येण भवितव्यम् आरण्यकेन हंसो भिक्खुना उपण्ठितसतिना भवितव्यम् सचे आवसो आरण्यको भिक्खु मुट्ठस्सति होति तस्स भवन्ति वत्तारो किं पनिमस्सायस्मतो आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेण यो अयमायस्मा मुट्ठस्सति तिस्स भवन्ति वत्तारो तस्मारण्यकेन भिक्खुना उपण्ठितसतिना भवितव्यम् आरण्यकेन हंसो भिक्खुना समाहितेन भवितव्यम् सचे आवसो आरण्यको भिक्खु असमाहितोति तस्स भवन्ति वत्तार किं पनिमस्सायस्मत आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेन यो अयमायस्मासमायितो तिस्स भवन्ति वत्तार तस्मारण्यकेन भिक्खुना समाहितेन भवितव्यम् आरण्यकेन हंस भिक्खुना पञ्ञावता भवितव्यम् सचे आवस आरण्यक भिक्खु दुप्पन्यो होति तस्स भवन्ति वत्तार किं पनिमस्सायस्मत आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेन यो अयमायस्मादुप्पन्यो तिस्स भवन्ति वत्तार तस्मा आरण्यकेन भिक्खुना पञ्ञवता भवितव्यम् आरण्यकेन हंस भिक्खुना अभिधम्मे अभिविनये योगो करणीयो संतावस आरण्यकं भिक्खुं अभिधम्मे अभिविनये पञ्ञं पुञ्चितारो सचे आवस आरण्यको भिक्खु अभिधम्मे अभिविनये पञ्ञं पुंठो न संपायति तस्स भवन्ति वत्तार किं पनिमस्सायस्मत आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेन यो अयमायस्माभिधम्मे अभिविनये पञ्ञं पुंठो न संपायति तिस्स भवन्ति वत्तार तस्मा आरण्यकेन भिक्खुना अभिधम्मे अभिविनये योगो करणीयो आरण्यकेन हंस भिक्खुना येते संता विमुक्का अतिकम् रूपे आरूपा तत्थयोगो करणीयो संतावस आरण्यकं भिक्खुं येते संता विमुक्का अतिकं रूपे आरूपा तत्थपञ्ञं पुञ्चितारो सचे आवस आरण्यको भिक्खु येते संता विमुक्का अतिकं रूपे आरूपा तत्थपञ्ञं पुंठो न संपायति तस्स भवन्ति वत्तार किं पनिमस्सायस्मत आरण्यकस्स एकस्सारण्ये सेरिविहारेन यो अयमायस्मायेते संता विमुक्का अतिकं रूपे आरूपा तत्थपञ्ञं पुंठो न संपायति तिस्स भवन्ति वत्तार तस्मा आरण्यकेन भिक्खुना येते संता विमुक्का अतिकं रूपे आरूपा තත්ථ යෝගෝ කරණීයෝ ආරඤ්ඤකේන හාවස භික්ඛුනා උත්තරි මනුස්ස ධම්මේ යෝගෝ කරණීයෝ සන්තාවස ආරඤ්ඤකම් භික්ඛුම් උත්තරි මනුස්ස ධම්මේ පඤ්ඤං පුච්චිතාරෝ සචේයාවස ආරඤ්ඤකෝ භික්ඛු උත්තරි මනුස්ස ධම්මේ පඤ්ඤං පුට්ඨෝන සම්පායති තස්ස භවಂತಿ වත්තාරෝ කිම් පනිමස්සායස්මතෝ ආරඤ්ඤකස්ස ඒකස්ස ආරඤ්ඤේ සේරි විහාරේන යෝ අයමායස්මායස්සත්ථාය පබ්බජිතෝ තමත්ථං නජානාති තිස්ස භවಂತಿ වත්තාරෝ තස්මා ආරඤ්ඤකේන භික්ඛුනා උත්තරි මනුස්ස ධම්මේ යෝගෝ කරණීයෝති ඒවං උත්තේ ආයස්මා මහා මොග්ගල්ලානු ආයස්මන්තං සාරිපුත්තං ඒතද වෝච ආරඤ්ඤකේනේවනුකෝ ආවුසෝ සාරිපුත්ත භික්ඛුනා ඉමේ ධම්මා සමාදාය වත්තිතබ්බා උදාහු ගාමන්ත විහාරිනාපීති ආරඤ්ඤකේනාපිකෝ ආවුසෝ මොග්ගල්ලාන භික්ඛුනා ඉමේ ධම්මා සමාදාය වත්ති තබ්බා පගේව ගාමන්ත විහාරිනාති ගුලිස්සානි සුත්තං නිට්ඨිතං